চুম্মতের সুরে মুদাসসির শুরু করু ছু রহমান অনে রহিম আল্লাহ না নাম থি হে তু কামড়ি ওঢেলা রসুল উঠ অনে লোকোনে বিড়াও અને તારા પરવરદિગાર ની મોટાઈ બયાન કર અને તારા કપડા પાક કર અને નાપાકી ને છોડી દે અને વધારે મેળવવાની આશાએ એહસાન ન કર અને તારા પરવરદિગારની ખુશી મેળવવા માટે સહન કર કારણ કે જ્યારે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તે દિવસ એક સખત દિવસ હશે નાસ્તિકો માટે તે આસાન નહીં હોય મેં જેને એકલો પૈદા કર્યો છે તેની સાથે મને ભોગવી લેવા દે અને મેં તેને બહુ જ દૌલત આપી અને નજર સામે રહેનારી ઔલાદ આપી અને તેના મામલા બરાબર કરી દીધા છતાં તે એવી લાલચ રાખે છે કે હું હજી પણ તેમાં વધારો કરું હરગિઝ એમ નહીં થાય બેશક તે અમારી નિશાનીઓનો વિરોધી છે નજદીકમાં જ હું તેને ઊંચી ઊંચાઈ પર ચડાવીશ યાની કે સખત સજામાં સપડાવી દઈશ બેશક તેણે વિચાર કર્યો અને અંદાજો બાંધ્યો માટે તેનો નાશ થાય તેણે કેવો અંદાજો કર્યો પછી પણ તેનો નાશ થાય તેણે કેવો અંદાજો કર્યો પછી તેણે આસપાસ જોયું પછી તેણે આંખો ઊંચી કરી અને મોઢું બગાડ્યું પછી પીઠ ફેરવી અને ફખર કર્યો પછી બોલ્યો કે આ કુરાન કાંઈ નથી પરંતુ જાદુ છે કે જે અગાઉથી થતો ચાલ્યો આવ્યો છે આ કાંઈ જ નથી પણ કોઈ ઇન્સાનનો કોલ છે નજદીકમાં જ હું તેને જહન્નમમાં નાખી દઈશ અને તને શી ખબર કે જહન્નમ શું છે તે ન કોઈ વસ્તુ બાકી રાખે છે ન છોડી દે છે માણસને બાળી રાખ કરી દેનારી છે તેના પર 19 ફરિશ્તા છે كفروا ليستيقن الذين أوتوا الكتاب ويزداد الذين آمنوا إيمانا ولا يرتاب الذين أوتوا الكتاب والمؤمنون وليقول الذين في قلوبهم مرض والكافرون ماذا أراد الله بهذا مثلا كذلك يضل الله من يشاء ويهدي من يشاء وما يعلم جنود ربك إلا هو وما هي إلا ذكرى للبشر અને અમોએ જહન્નમના રખેવાળો જહન્નમના નિગેબાનો ફરિશ્તાઓ સિવાય બીજા કોઈને બનાવ્યા નથી અને અમોએ તેમની ગણતરી એટલા માટે નક્કી કરી છે કે નાસ્તિકો માટે તે અજમાઈશ થાય કે જેથી તે લોકોને કે જેમને કિતાબ આપવામાં આવી છે ખાતરી થઈ જાય ને જે ઈમાન લાવ્યા છે તેમનું ઈમાન વધુ વધી જાય અને જેમને કિતાબ આપવામાં આવી છે તેઓ તથા ઈમાન લાવનારાઓ શંકા ન કરે અને જેથી તે લોકો કે જેમના દિલોમાં રોગ છે તેઓ તથા નાસ્તિકો કહેવા લાગે કે અલ્લાહે આ દાખલાથી શો મકસદ રાખ્યો છે આવી રીતે અલ્લાહ જેનાથી ચાહે છે હિદાયતની તૌફીક ખૂંચવી લે છે અને જેને ચાહે છે હિદાયત આપે છે અને તારા પરવરદિગારનું લશ્કર તેના સિવાય કોઈ નથી જાણતું અને આ વાતો કાંઈ જ નથી પણ તમામ ઇન્સાનો માટે નસીહત છે હરગિજ નહીં કસમ છે ચાંદની અને રાતની જ્યારે કે તે દૂર થાય છે અને કસમ છે સવારના સમયની જ્યારે કે તે પ્રકાશી ઉઠે છે બેશક તે જહન્નમ મહાન મુસીબતોમાંથી એક છે ઇન્સાનોને બિવરાવનારી ખાસ કરીને તેના માટે કે જે તમારામાંથી નેકીમાં આગળ વધી જવા ચાહે અથવા બુરાઈથી પાછળ રહી જવા ચાહે છે દરેક શખ્સ તે જે કાંઈ કરી ચૂકી છે તેના સંબંધમાં ગીરવી મુકાયેલી છે સિવાય કે જમણા હાથવાળાઓ કે જેમના અમલના લેખ તેમના જમણા હાથમાં આપવામાં આવ્યા હશે તેઓ જન્નતમાં હશે અને એકબીજાને પૂછતા હશે ગુનેગારોના સંબંધમાં અને ખુદ ગુનેગારોને કે કઈ વસ્તુએ તમને જહન્નમમાં લાવી દીધા છે તેઓ કહેશે કે અમે નમાઝીમાંથી ન હતા અને અમે જેમનો કોઈ આધાર ન હતું, તેમને ખાવાનું પણ ખવડાવતા ન હતા. અને જેઓ કારણ વગરનો બકવાસ કરતા હતા, તેમની સાથે અમે પણ મતલબ વગરનો બકવાસ કરતા હતા. અને અમે ફેંસલાના દિવસને જુઠલાવતા હતા, અહીં સુધી કે અમને મોત આવી ગયું. માટે હવે શફાઅત કરનારાઓની શફાઅત તેમના કાંઈ કામમાં નહીં આવે. ત્યારે તેમને શું થઈ ગયું છે કે તેઓ નસીહતથી એવી રીતે મોઢું ફેરવી લે છે? કે જાણે તેઓ ભડકી ઉઠનારા ગધેડા હોય, કે જે સિંહથી ભડકીને ભાગી છૂટ્યા હોય. વાત આ છે કે તેઓમાંથી દરેક જણ આ ચાહે છે કે દરેકને ખુલ્લી કિતાબો આપવામાં આવે. પણ તેમ હરગીજ નહીં થાય, બલકે તેઓ આખેરથી જ નથી ડરતા. હરગીજ એમ નહીં થાય, બેશક આ કુરાન એક નસીહત છે. માટે જે ચાહે તે તેના પર ગૌરવ ફિક્ર કરે. પણ અલ્લાહ નહીં ચાહે તે સિવાય તેઓ ગૌરવ ફિક્ર કરનાર નથી. તે અલ્લાહ લાયક છે કે તેનાથી જ ડરવામાં આવે, અને એ જ બક્ષિશ કરવાની લાયકાત ધરાવે છે.